શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 12 અધ્યાય 8 દેવતાઓનો વિજય ગર્વ, અગ્નિ અને વાયુ તણખલાને બાળવા ઉડાડવા અસમર્થ, ઇન્દ્રને ભગવતી ઉમાના દર્શન અને ઉમા દ્વારા જ્ઞાનોપદેશ. જન્મેજયે પૂછ્યું, સર્વશાસ્ત્ર વેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન, આપનાથી ધર્મનું કોઈ રહસ્ય અજાણ્યું નથી. જ્યારે શ્રુતિએ ઘોષણા કરી છે કે સર્વના માટે શક્તિ ઉપાસના આવશ્યક છે, ત્યારે લોકો જુદા જુદા દેવતાઓની આરાધના શા માટે કરે છે? બ્રહ્મન, તેમાં કયું કારણ છે તે આપ જણાવવાની કૃપા કરો. આ સિવાય આપ પહેલા મણિદ્વીપના મહાત્મયની ચર્ચા કરી હતી, હવે હું એ જાણવા ઈચ્છું છું કે દેવીનું એ પરમ ઉત્તમ સ્થાન કેવું છે. હે નિષ્પાપ, હું આપનો ભક્ત છું, મને આ બધા વિષયો જણાવવાની કૃપા કરો. સુતજી કહે છે, મુનિવરો, મહારાજ જન્મેજયની ઉપરોક્ત વાત સાંભળીને ભગવાન વેદવ્યાસજીએ કહેવાની શરૂઆત કરી. વ્યાસજીએ કહ્યું, રાજન, તમારો પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે અત્યારના સમયમાં આ ખૂબ ઉપયોગી વિષય છે. ખરેખર તમે ખૂબ જ બુદ્ધિમાન અને વેદોમાં શ્રદ્ધા રાખનારા છો એવું લાગે છે. મહારાજ, પૂર્વકાળની વાત છે, મદના અભિમાની દૈત્યો દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમનું અત્યંત રોમાંચક યુદ્ધ 100 વર્ષ સુધી ચાલ્યું. રાજન, યુદ્ધમાં અનેક શસ્ત્રોના પ્રહાર તથા અનેક પ્રકારની માયાનો પ્રયોગ થઈ રહ્યો હતો. ત્યારે આ દેવાસુર સંગ્રામ જગતનો પ્રલય કરશે એવું લાગતું હતું. તે સમયે ભગવતી પરાશક્તિની કૃપાથી દેવતાઓ દ્વારા દાનવો પરાજિત થઈ ગયા અને તે પૃથ્વી અને સ્વર્ગ છોડીને પાતાળમાં ચાલ્યા ગયા. ત્યારે દેવતાઓને અતિ હર્ષ થયો, સાથે સાથે તેઓ મોહવશ વિજયના મદમાં ચકચૂર થઈને ચારે બાજુ પરસ્પર પોતાના પરાક્રમના વખાણ કરવા લાગ્યા. તે કહેવા લાગ્યા, અરે, અમારો વિજય કેમ ન થાય, કારણ કે અમારો મહિમા સર્વોત્તમ સાબિત થઈ ચૂક્યો છે. ક્યાં તે પરાક્રમ રહિત મૂર્ખ દૈત્યો અને ક્યાં સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારા અમે યશસ્વી દેવતાઓ? પછી અમારી સામે આ પામર દૈત્યોની સિંહ વિષાદ. પરાશક્તિના પ્રભાવને જાણતા ન હોવાથી દેવતાઓના મનમાં આવો મોહ છવાઈ ગયો. રાજન, ત્યારે તે દેવતાઓ પર અનુગ્રહ કરવા માટે દયાળુ ભગવતી જગદંબા યક્ષના રૂપમાં પ્રગટ થયા. તેમનું વિગ્રહ કરોડો સૂર્ય જેવું પ્રકાશમાન હતું. તેમનામાં કરોડો ચંદ્રમા જેવી શીતળતા હતી. કરોડો વીજળીઓ જેવું પ્રકાશમાન તેમનું શ્રીવિગ્રહ હાથ પગ વગેરે ઇન્દ્રિયો રહિત હતું. પૂર્વે ક્યારેય ન દેખેલા તે પરમ સુંદર તેજને જોઈને દેવતાઓને અપાર આશ્ચર્ય થયું. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, આ શું છે, આ શું છે? આ દેવતાઓની ચેષ્ટા છે કે કોઈ બળવાન માયા છે? જો દેવતાઓને આશ્ચર્યમાં નાખનારી માયા છે તો એ કોણે પ્રગટ કરી છે? આવી કલ્પના કરતા બધા દેવતાઓ પરસ્પર પોતાના અભિપ્રાય કહેવા લાગ્યા. તેમણે કહ્યું, આ યક્ષ પાસે જઈને પૂછવું જોઈએ કે તમે કોણ છો. તેના બળાબળને જાણ્યા પછી જ કંઈક કરવું જોઈએ. આવું નક્કી કરીને દેવરાજ ઇન્દ્રએ અગ્નિને બોલાવ્યા અને કહ્યું, અગ્નિદેવ, તમે જાઓ, કારણ કે તમે દેવતાઓના મુખ છો, ત્યાં જઈને એ જાણવાની કોશિશ કરો કે આ યક્ષ કોણ છે. સહસ્ત્રાક્ષ હજાર આંખોવાળા ઇન્દ્રના મુખેથી પરાક્રમ ભર્યા શબ્દો સાંભળીને અગ્નિદેવ તરત જ ત્યાંથી ઉઠીને યક્ષ પાસે ગયા. ત્યારે યક્ષે અગ્નિને પૂછ્યું, આપ કોણ છો અને તમારામાં કયું ખાસ પરાક્રમ છે, તે બધું મને કહો. અગ્નિએ કહ્યું, હું અગ્નિદેવ છું, મારું નામ જાતવેદા પણ છે. સમસ્ત વિશ્વને બાળી નાખવાની મારામાં શક્તિ છે. અગ્નિ આ પ્રમાણે કહ્યું ત્યારે તે પરમ તેજસ્વી યક્ષે તેમની સામે એક તણખલું મૂક્યું અને કહ્યું, જો વિશ્વને ભસ્મ કરવાની શક્તિ તમારામાં હોય તો આ તણખલાને બાળી નાખો. ત્યારે અગ્નિએ પોતાની પૂરી શક્તિ લગાવીને તે તણખલાને ભસ્મ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને તે બાળી ન શક્યા. તેથી શરમાઈને દેવતાઓ પાસે પાછા આવ્યા. દેવતાઓએ પૂછ્યું ત્યારે અગ્નિએ ત્યાં જે બન્યું હતું તે બધી વાત કહી અને એ પણ કહ્યું કે દેવતાઓ, સર્વોપરી થઈ ગયાનું આપણું અભિમાન તદ્દન વ્યર્થ છે. ત્યાર પછી ઇન્દ્રએ વાયુદેવને બોલાવ્યા અને કહ્યું, વાયુ, તમારામાં સર્વ જગત ઓતપ્રોત છે, તમારા પ્રયત્નથી જ સંસારનું અસ્તિત્વ છે. તમે પ્રાણરૂપ થઈને સર્વ પ્રાણીઓના શરીરમાં સંપૂર્ણ શક્તિઓનો સંચાર કરો છો. તમે ત્યાં જઈને આ યક્ષ કોણ છે તેનો પત્તો મેળવો. આ પરમ તેજસ્વી યક્ષને જાણવાનું બીજા કોઈનું સામર્થ્ય નથી. ઇન્દ્રની ગુણ અને ગૌરવથી ભરપૂર વાત સાંભળીને વાયુના મનમાં પણ અહંકારની સીમા ન રહી. વાયુદેવ તુરંત યક્ષ પાસે ગયા. વાયુને જોઈને યક્ષે મધુર શબ્દોમાં કહ્યું, તમે કોણ છો અને તમારામાં કઈ વિશેષ શક્તિ છે એ મને જણાવવા કૃપા કરો. યક્ષની વાત સાંભળીને વાયુએ અભિમાન સાથે કહ્યું, હું માતરિશ્વા છું, મને લોકો વાયુદેવ પણ કહે છે. સર્વનું સંચાલન અને ગ્રહણ કરવાની મારામાં અપાર શક્તિ છે. મારા પ્રયત્નથી જ સર્વ જગતના સર્વ પ્રકારના વ્યવહાર ચાલે છે. વાયુની ઉપયુક્ત વાત સાંભળીને પરમ તેજસ્વી યક્ષે તેમને કહ્યું, તમારી સામે આ તણખલું પડ્યું છે, તેને તમારી ઈચ્છા પ્રમાણે ઉડાડો અને જો આ તણખલાને ઉડાડી ન શકતા હો તો અભિમાન છોડીને સંકોચ સાથે ઇન્દ્ર પાસે ચાલ્યા જાઓ. યક્ષની વાત સાંભળીને પવનદેવ પોતાની પૂરી શક્તિથી તણખલાને ઉડાડવા લાગ્યા, પરંતુ ઉડાડવું તો દૂર રહ્યું. તે તણખલાને તેના સ્થાન પરથી હલાવી પણ ન શક્યા. ત્યારે તે શરમાઈને અભિમાનનો ત્યાગ કરીને દેવતાઓ પાસે પાછા ફર્યા. ત્યાં જઈને અભિમાનને દૂર કરનારી બધી વાત આ પ્રમાણે કહી, આપણે આ યક્ષને ઓળખી શકવા સમર્થ નથી. આપણે મિથ્યા અભિમાનમાં બેહકી ગયા છીએ. મહાન યક્ષ કોઈ અલૌકિક હોય એવું લાગે છે, તેનું તેજ અસહ્ય છે. ત્યારે સર્વ દેવતાઓએ ઇન્દ્રને કહ્યું, આપ અમારા સ્વામી છો, તેથી યક્ષની પાસે જઈને આપ જ બધી જાણકારી પ્રાપ્ત કરો. આ સાંભળીને ઇન્દ્ર અત્યંત અભિમાન સાથે યક્ષની પાસે ગયા. ઇન્દ્ર ત્યાં પહોંચ્યા કે તુરંત યક્ષ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ઇન્દ્રના મનમાં ભારે સંકોચ થયો. યક્ષે તેમની સાથે વાત સુદ્ધા ન કરી, તેથી ઇન્દ્રને ભારે આત્મગ્લાનીનો અનુભવ થયો. તેમણે વિચાર્યું, હવે મારે દેવતાઓ પાસે જવું ન જોઈએ, કારણ કે ત્યાં જઈને મારે દેવતાઓ સામે મારી નબળાઈ કેમ કહેવી. આ પ્રમાણે અનેક વિચાર કર્યા પછી દેવરાજ ઇન્દ્ર પોતાનું અભિમાન છોડીને જેનું એવું ચરિત્ર હતું એવા તે યક્ષને શરણે ગયા. એટલે તે જ ક્ષણે આકાશવાણી થઈ, સહસ્ત્રાક્ષ, તમે માયા બીજનો જપ કરો ત્યારે સુખી થશો. ઇન્દ્રએ પરાત પર માયા બીજના જપ શરૂ કર્યા. આંખો બંધ કરી દેવીનું ધ્યાન કરતા નિરાહાર જપ કરવા લાગ્યા. ત્યાર પછી એક દિવસ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ નવમી તિથિના દિવસે મધ્યાહન કાળે તે જ સ્થળ પર એક મહાન તેજ પ્રગટ થયું. તે તેજ પુંજના મધ્યમાં નવ યૌવન સંપન્ન એક દેવી પ્રગટ થયા. તેમની જાસૂદના પુષ્પો જેવી કાંતિ હતી. કરોડો બાળ સૂર્ય જેવી કાંતિવાળા બીજના ચંદ્ર મુકુટમાં ધારણ કરેલા હતા. તેમણે વર, પાસ, અંકુશ અને અભય મુદ્રા ધારણ કર્યા હતા. તેમના સર્વ અંગ અત્યંત મનોહર હતા. કોમળ લતા જેવા શોભતા તે ભગવતી શિવા હતા. ભક્તો માટે ભગવતી જગદંબા કલ્પ વૃક્ષ છે. અનેક પ્રકારના આભૂષણો તેમની શોભા વધારી રહ્યા હતા. ત્રણ નેત્રો વાળા તે દેવી વેણીમાં ચમેલીના માળા ધારણ કરવાથી અત્યંત શોભી રહ્યા હતા. તેમની ચારે બાજુ વેદો પ્રગટ રૂપે તેમનું યશોગાન કરી રહ્યા છે. તેમણે પોતાના દાંતોની આભાથી ત્યાંની ભૂમિને જાણે પદ્મરાગ બિછાવ્યું હોય તેવી ઉજ્જવળ કરી દીધી છે. તેમનું પ્રસન્ન મુખ કરોડો કામદેવો જેવું સુંદર હતું. તેમણે લાલ રંગના વસ્ત્રો પહેર્યા હતા તથા તેમનો શ્રી વિગ્રહ લાલ ચંદનથી ચર્ચિત હતો. તેઓ હિમાલય પર પ્રગટ થયેલા ઉમા નામથી પ્રસિદ્ધ કલ્યાણ સ્વરૂપિણી ભગવતી જગદંબા હતા. આ હેતુ કી કૃપા કરનારા તે દેવી સર્વ કારણોના પણ કારણ છે. તેમના દર્શન કરતા જ ઇન્દ્રનું અંતઃકરણ પ્રેમથી ગદગદ થઈ ગયું. તેમની આંખોમાં પ્રેમાશ્રુ છલકાયા અને શરીરમાં રોમાંચ થયો. ઇન્દ્રએ દેવીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને અનેક પ્રકારના સ્તોત્રોથી ભગવતીની સ્તુતિ કરી. ત્યાર પછી ભક્તિ અને દીનતાથી મસ્તક નમાવીને તેમણે દેવીને આ પ્રમાણે કહ્યું. હે પરમ શોભાયમાન દેવી, આ યક્ષ કોણ હતો અને તે શા માટે પ્રગટ થયો હતો તે બધું રહસ્ય કહેવાની કૃપા કરો. ઇન્દ્રની વાત સાંભળીને દયાના સાગર તે દેવી કહેવા લાગ્યા. પ્રકૃતિ આદિ સર્વ કારણોનું પણ કારણ એ બ્રહ્મ મારું જ રૂપ હતું. આ માયાનું અધિષ્ઠાન સર્વનું સાક્ષી અને નિરામય આ છે. સર્વ વેદો તથા અને તપ જે પદને ક્રમશઃ વર્ણવે છે અને જેને પ્રાપ્ત કરવા માટે સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે તે બ્રહ્મરૂપ પદ હું ટૂંકમાં કહું છું, તેને જ ઓમ એકાક્ષર બ્રહ્મ કહે છે. તે જ હ્રીમ રૂપ પણ છે દેવેશ્વર. ઓમ અને હ્રીમ આ બે મારા મુખ્ય બીજ મંત્ર છે. આ જ બે ભાગોથી સંપન્ન થઈને હું જગતની રચના કરું છું. એનો જ એક ભાગ સચિદાનંદ બ્રહ્મ નામથી પ્રસિદ્ધ છે અને બીજા ભાગોને માયા પ્રકૃતિ કહે છે. એ માયા જ પરાશક્તિ છે અને સમસ્ત જગત પર શાસન કરનારા શક્તિશાળી દેવી તે હું જ છું. ચંદ્રમાની ચાંદનીની જેમ આ માયા પ્રકૃતિ અભિન્ન રૂપે હંમેશા મારામાં રહે છે. સુરોત્તમ, અમારી માયા સામ્યાવસ્થા રૂપ છે. પ્રલય કાળમાં સંપૂર્ણ જગત એમાં લીન થઈ જાય છે અને પ્રાણીઓના બાકી રહેલા કર્મોના પરિપાકના અવસ્થી માયાનું તેજ પ્રકટ રૂપ પ્રકટ ભાવને પામે છે. જે અંતર્મુખી છે તેને માયા અથવા યોગ માયા વગેરે નામોથી ઓળખવામાં આવે છે અને જે બહિર્મુખ માયા છે તેને તમસ રૂપ અવિદ્યા કહે છે. તમસ રૂપ તે બહિર્મુખી માયાથી જ આ પ્રાણી જગતની ઉત્પત્તિ થાય છે. સુરશ્રેષ્ઠ, સૃષ્ટિની આદિમાં તે જ રજોગુણ રૂપે રહે છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આ ત્રિગુણાત્મક છે. રજોગુણની અધિકતાથી બ્રહ્મા, સત્વગુણની અધિકતાથી વિષ્ણુ અને તમોગુણની અધિકતા હોવાથી રુદ્ર નામથી ઓળખવામાં આવે છે. સ્થૂળ દેહવાળા બ્રહ્મા કહેવાય છે, સૂક્ષ્મ શરીરવાળાને વિષ્ણુ કહેવાય છે અને કારણ દેહધારી રુદ્ર કહેવાય છે. આ ત્રણેથી પર એક ચોથું રૂપ ધારણ કરનારો હું જ છું જેને સામ્યાવસ્થા કહે છે. તે સર્વ અંતર્યામી રૂપ મારું જ છે. તેના ઉપર જે પરબ્રહ્મ રૂપ છે તે પણ મારું જ નિરાકાર રૂપ છે. નિર્ગુણ અને સગુણ મારા જ બે પ્રકારના રૂપ છે. માયા એટલે શક્તિ રહિત નિર્ગુણ છે અને માયા શક્તિયુક્ત સગુણ છે. તે જ હું સમસ્ત જગતને ઉત્પન્ન કરીને તેની અંદર પ્રવેશીને નિરંતર વેદમાં કહેલા પ્રકારે જેનું જેનું કર્મ તે પ્રમાણે તે જીવને પ્રેરણા કરું છું. બ્રહ્મા વિષ્ણુ અને કારણ દેહના અભિમાની રુદ્રને હું જ સૃષ્ટિ સ્થિતિ અને સંહારની પ્રેરણા આપું છું. પવન મારા ભયથી જ પ્રવાહિત થાય છે અને મારા ભયને લીધે જ સૂર્ય આકાશમાં ભ્રમણ કરે છે. એ જ પ્રમાણે ઇન્દ્ર, અગ્નિ અને યમ મારાથી ભયભીત રહીને જ પોતપોતાના કર્તવ્યમાં પ્રવૃત્ત રહે છે. કારણ કે હું જ સર્વોત્તમ અને સર્વશક્તિમતી છું. મારી કૃપાથી જ તમને વિજય પ્રાપ્ત થયો છે. તમે બધા કઠપુતળી જેવા છો અને હું બધાને નચાવનાર છું. હું ક્યારેક તમે દેવતાઓને જીતાડું છું અને ક્યારેક દૈત્યોને. હું સ્વતંત્ર છું, મારી પોતાની ઈચ્છા મુજબ આ બધું કરું છું, પરંતુ દરેકના પ્રારબ્ધ પર મારું બરાબર ધ્યાન રહે છે. તમે લોકો અભિમાનના મદમાં આવીને મને ભૂલી ગયા હતા. તમારી બુદ્ધિ અહંકારથી ઘેરાઈ ગઈ હતી. દુષ્ટર માયાનો તમારા પર ઊંડો પ્રભાવ પડી ચૂક્યો હતો. તેથી તમારા પર અનુગ્રહ કરવા માટે મારું જ અનુત્તમ સર્વથી ઉત્તમ તેજ એકદમ યક્ષ રૂપે પ્રગટ થયું હતું. ખરેખર એ મારું જ રૂપ હતું. હવે તમે લોકો બધી રીતે અભિમાનનો ત્યાગ કરીને સચ્ચિદાનંદ સ્વરૂપિણી દેવીની દેવીના મારા શરણે જાઓ. વ્યાસજી કહે છે જન્મેજય. આ પ્રમાણે કહીને મૂળ પ્રકૃતિ અને ઈશ્વરી નામથી પ્રસિદ્ધ ભગવતી મહાદેવીની દેવતાઓએ ભક્તિપૂર્વક પૂજા કરી. ત્યાર પછી તે અંતર ધ્યાન થઈ ગયા. દેવતાઓ પોતાના અભિમાનનો ત્યાગ કરીને ભગવતી જગદંબાની ભક્તિ કરવા લાગ્યા. તે બધાએ ભગવતીની નિરંતર ઉપાસના શરૂ કરી. આ પ્રમાણે સતયુગમાં બધા જ લોકો ગાયત્રી મંત્રનો જપ કરતા હતા. તેમનું મન પ્રણવ ઓમકાર અને મૂળ પ્રકૃતિના જપમાં લાગેલું રહેતું હતું. વેદોએ ગાયત્રી ઉપાસનાને જ નિત્ય માની છે, તે સિવાય બ્રાહ્મણની અધોગતિ થાય છે. માત્ર ગાયત્રી મંત્રથી જ તે કૃતકૃત્ય થઈ જાય છે. તેને બીજું કોઈ સાધન કરવાની આવશ્યકતા રહેતી નથી. ગાયત્રી ઉપાસક બ્રાહ્મણ બીજું કોઈ સદકાર્ય કરે યા ન કરે, માત્ર ગાયત્રીના જપ કરવાથી જ તે મુક્ત થઈ જાય છે. મનુ મહારાજે પોતે આ પ્રમાણે જાહેર કર્યું છે રાજન. તેથી બધા જ શ્રેષ્ઠ બ્રાહ્મણો સતયુગમાં નિરંતર ગાયત્રી મંત્રનો જપ તથા ભગવતીની ઉપાસનામાં જ સંલગ્ન રહેતા હતા. અધ્યાય 8 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.